શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 49મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ મહાવિષ્ણુયાગની સમાપ્તિ કરી બ્રાહ્મણોને અનંત પ્રકારના ભોજનોથી તૃપ્ત કરી દક્ષિણાઓ આપી. તેથી સંતોષ પામેલા સમસ્ત ભક્તજનોએ શ્રીહરિનું પૂજન કર્યું. પછી મોટી સભામાં ઊંચા સિંહાસન ઉપર શ્રીહરિ વિરાજમાન થયા. તે સમયે પોતાની સન્મુખ મર્યાદામાં બેઠેલા સમસ્ત નરનારી ભક્તજનો ઉપર કરુણાદૃષ્ટિથી નિહાળી આનંદ ઉપજાવતા થકા અમૃતની સમાન વચનો કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો, મારું વચન તમે સાવધાન થઈને સાંભળો. તમારામાંથી કોઈ પણ ભક્તજનને કાંઈ પૂછવો હોય તો મને નિસંકોચ ભાવે પૂછો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યારે સભામાં બેઠેલા લોયા નાગડકાના ધણી સુરા ભક્તે શ્રીહરિને ભાવપૂર્વક નમસ્કાર કરી પ્રશ્ન પૂછ્યો. સુરા ભક્ત કહે છે, હે ભગવન, આ લોકમાં તેમજ પરલોકમાં અમારા જેવા રાજાઓને જે કાર્ય કરવાથી મહાસુખની પ્રાપ્તિ થાય તેવું કયું શ્રેષ્ઠ કાર્ય છે તે અમને જાણવાની ઈચ્છા છે, તો આપ કૃપા કરીને અમને જણાવો. રાજર્ષિ સુરાભક્તે આ પ્રમાણે પૂછ્યું ત્યારે બ્રાહ્મણોનું દેવસમાન સન્માન પૂજન કરતા ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થઈ સભામાં ઉપસ્થિત સર્વ ભક્તજનોને આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા, હે રાજર્ષિ, હે સુરાભક્ત, જે રીતે તમે મને પૂછો છો તે રીતે પૂર્વે મહાભારતના દાનધર્મને વિશે શિબિરાજાની કથાનું શ્રવણ કર્યા પછી યુધિષ્ઠિર રાજાએ પણ ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો હતો. ત્યારે મહાતેજસ્વી અને ધર્મધારીઓમાં શ્રેષ્ઠ ભીષ્મ પિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર હું તમને સંભળાવું છું. ભીષ્મ પિતામહ કહે છે, હે યુધિષ્ઠિર, સર્વોત્તમ સુખને ઈચ્છતા રાજાનો સર્વશ્રેષ્ઠ ધર્મ જો કોઈ હોય તો તે છે બ્રાહ્મણોનું અતિશય સેવન કરવું. હે ભરતવંશ શિરોમણી, આ લોકમાં બ્રાહ્મણોની સેવા પૂજા કરવારૂપ રાજકર્તવ્ય શું છે તે હું તમને જણાવું છું. રાજાએ ક્ષત્રિય, વયોવૃદ્ધ અને તપોનિષ્ઠ બ્રાહ્મણોનું નિત્ય પૂજન કરવું. હે યુધિષ્ઠિર, પોતાના પૂર્વાસી કે દેશવાસી જે બ્રાહ્મણો શાસ્ત્રોનો અભ્યાસ કરનારા હોય તેને સાંત્વના આપવા પૂર્વક મીઠી વાણીથી બોલાવી તેમને ઈચ્છિત અન્ન, ધન અને વસ્ત્રોનું પ્રદાન કરવું, અને જ્યારે સન્મુખ મળે ત્યારે નમસ્કાર કરીને પૂજન કરી રાજી કરવા. આવી રીતે બ્રાહ્મણોની સેવા કરવાથી રાજાનું રાજપણું શોભે છે, અને રાજા જેવી રીતે પોતાનું અને પોતાના પુત્રોનું પોષણ કરે છે તેવી જ રીતે બ્રાહ્મણોનું પણ પાલન પોષણ કરવું જોઈએ. હે રાજન, બ્રાહ્મણોની મધ્યે જે બ્રાહ્મણ શાસ્ત્રાધ્યયનથી, તપથી કે યજ્ઞાદિ ગુણોથી વધુ પૂજવા લાયક હોય તેમનું તો વિશેષપણે કરીને સન્માન કરવાપૂર્વક સારું પૂજન કરવું. આવા અત્યંત પૂજનીય બ્રાહ્મણો અન્ન, ધન અને વસ્ત્રાદિકથી અધિક સુખી થાય તો રાજાનું સમસ્ત રાજ્ય પણ વિશેષપણે કરીને સુખી અને સમૃદ્ધ થાય છે. બ્રાહ્મણોને પોતાના માતા પિતાની સમાન પૂજ્ય રાખવા જોઈએ, કારણ કે સ્થાવર જંગમ સર્વભૂત પ્રાણી માત્રની આજીવિકા જેમ ઇન્દ્રદેવને આધીન છે તેમ આલોકના જનોની આજીવિકાનો આધાર બ્રાહ્મણો છે. તેથી જેટલું બ્રાહ્મણોનું સન્માન તેટલી રાજાની પ્રજા વધુ સુખી. હે યુધિષ્ઠિર, સંતોષ પામેલા બ્રાહ્મણો ભાગ્યહીન પુરુષને ભાગ્યવાન કરે છે, અને દુભાયેલા બ્રાહ્મણો ભાગ્યવાન પુરુષોને ભાગ્યહીન કરે છે. પૂર્વે જેવી રીતે નહુષને રાજા કર્યો હતો તેવી જ રીતે સંતોષ પામેલા બ્રાહ્મણો જે પુરુષને રાજા કરવાની ઈચ્છા કરે તે પુરુષને રાજા બનાવી શકે છે, અને જેને રાજપદમાંથી ભ્રષ્ટ કરવા ઈચ્છે તે રાજપદ પરથી ભ્રષ્ટ પણ થઈ જાય છે. હે રાજન, જે અજ્ઞાની રાજાઓ બ્રાહ્મણોની નિંદા કરે છે તે રાજાઓનો નિશ્ચય વિનાશ થાય છે. આ બાબત હું સત્ય કહું છું તેમાં કોઈ સંશય નથી. હે રાજન, બ્રાહ્મણો જે પુરુષની પ્રશંસા કરે છે તે પુરુષ ચોક્કસ વૃદ્ધિને પામે છે, અને બ્રાહ્મણો જેની અવગણના કરે છે તે પુરુષ ક્ષણવારમાં જ પરાભવ પામે છે. તેમજ બ્રાહ્મણોની નિંદા રાજાઓએ કોઈ પણ રીતે ન સાંભળવી. કોઈ મૂઢ દુર્જનો જો બ્રાહ્મણોની નિંદા કરે તો વિવેકી રાજાએ તેનો પ્રત્યુત્તર આપવો, અને જો પ્રત્યુત્તર આપવા સમર્થ ન હોય તો નીચું મુખ કરી મૌન બેસી રહેવું અથવા ત્યાંથી ઊઠીને ચાલ્યા જવું. બ્રાહ્મણોની સાથે દ્વેષ કરીને સુખેથી જીવી શકે એવો હજુ કોઈ આ પૃથ્વી પર જન્મ્યો નથી અને જન્મવાનો નથી. તેથી રાજાઓએ આવા પ્રતાપશાળી બ્રાહ્મણોનું અન્ન વસ્ત્રાદિક ભોગ્ય વસ્તુઓ અર્પણ કરીને તથા અલંકારાદિકનું દાન કરીને તથા જે કાંઈ પદાર્થ ઈચ્છે તેનું પ્રદાન કરીને સર્વકાળે પોતાના પિતાની જેમ નમસ્કાર કરીને પાલન પોષણ તેમજ પૂજન કર્યા કરવું. હે રાજન, સત્કુળમાં જન્મેલા, ધર્મના રહસ્યને જાણનારા, તીવ્ર તપમાં નિષ્ઠાવાળા અને લક્ષણોથી યુક્ત બ્રાહ્મણને પોતાના ભવનમાં નિવાસ કરાવવો અને તેમની આજીવિકા વૃત્તિ બાંધી આપવી, કારણ કે આવા ગુણસંપન્ન બ્રાહ્મણોથી પર બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. તેમ કરવાથી રાજા શ્રીમાન અને અધિક સુખસંપન્ન થાય છે. સર્વે દેવતાઓ પણ યજ્ઞમાં અર્પણ કરેલા હવિષ્યાન્નને બ્રાહ્મણના મુખ થકી જ ગ્રહણ કરે છે, તેમજ પિતૃઓ પણ શ્રાદ્ધમાં અર્પણ કરેલા કવ્યને બ્રાહ્મણોના મુખ થકી જ ગ્રહણ કરે છે. તેથી સર્વભૂત પ્રાણીમાત્રને મધ્યે બ્રાહ્મણની સમાન કોઈ શ્રેષ્ઠ નથી. હે રાજન, આદિત્યો, ચંદ્રમા, વાયુ, વરુણ, પૃથ્વી, આકાશ અને દિશાઓના અભિમાની સર્વે દેવતાઓ પણ પવિત્ર બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરીને તેમની સાથે જ અન્નનો આહાર કરે છે, જેથી બ્રાહ્મણોનો દ્વેષ કરનાર પાપી પુરુષનું અન્ન બ્રાહ્મણો જમતા નથી. તેથી તે પુરુષે યજ્ઞમાં કે શ્રાદ્ધમાં અર્પણ કરેલું અન્ન દેવતાઓ કે પિતૃઓ પણ ગ્રહણ કરતા નથી. હે રાજન, જો બ્રાહ્મણો પ્રસન્ન રહે છે તો જ દેવતાઓ અને પિતૃઓ સદાય પ્રસન્ન રહે છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. હે રાજન, જે ઉદારમતીવાળા રાજાઓ બ્રાહ્મણોના મુખમાંથી નીકળેલા પોતાના હિતકારી વચનોનો કર્તવ્યપણે સ્વીકાર કરે છે તે રાજાઓનો ક્યારેય પણ પરાભવ થતો નથી. જો કે તેજસ્વી ક્ષત્રિયો પોતાના તેજ અને બળથી દશે દિશાઓને તપાવે છે, છતાં તેઓના બળ અને તેજ બ્રાહ્મણોનો અપરાધ કરવાથી બ્રાહ્મણોમાં જ વિલીન થઈ જાય છે. બ્રાહ્મણને ઘેર જન્મ લેવાથી જ બ્રાહ્મણ મહાભાગ્યશાળી થાય છે અને સર્વભૂત પ્રાણી માત્રને નમસ્કાર કરવા યોગ્ય તેમજ રાંધેલા અન્નને પ્રથમ ગ્રહણ કરનાર અધિકારી થાય છે. હે રાજન, અસુરોનો પાતાળમાં નિવાસ પણ બ્રાહ્મણોના અપરાધથી જ થયો છે, અને દેવતાઓનો સ્વર્ગમાં નિવાસ બ્રાહ્મણોની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી જ થયો છે. બ્રાહ્મણો સાથે વિરોધ કરી રાજાએ પૃથ્વીનું શાસન કરવું શક્ય નથી. મહાત્મા બ્રાહ્મણો તો દેવોના પણ દેવ છે. હે યુધિષ્ઠિર, સમુદ્રરૂપે કટિમેખલાવાળી આ સમસ્ત ભૂમિને જો તમે ભોગવવા ઈચ્છતા હો તો બ્રાહ્મણોને દાન, સેવા આદિકથી સંતોષ પમાડી નિરંતર તેમનું પૂજન કરો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે સુરાભક્ત, હે રાજન, આ પ્રમાણે પિતામહ ભીષ્મે ધર્મરાજ યુધિષ્ઠિરને બ્રાહ્મણોનું માનભેર પૂજન કરવું એ જ રાજાઓનું સર્વોત્તમ પ્રથમ કાર્ય છે એમ કહ્યું. તેથી યુધિષ્ઠિર રાજા તે જ પ્રમાણે બ્રાહ્મણોનું સન્માન તથા પૂજન આદર સહિત કરવા લાગ્યા. હે સુરાભક્ત, શ્રીકૃષ્ણ ભગવાને દ્વારિકામાં કાકીડાની યોનીને પામેલા નૃગરાજાને તેમાંથી મુક્ત કરી પોતાના પુત્રોને જે શિક્ષાના વચનો કહ્યા હતા તે વચનો તમને સંભળાવું છું, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે પુત્રો, ખેદની વાત તો એ છે કે અલ્પસરખું પણ જો બ્રાહ્મણનું ધન પચાવી પાડ્યું હોય તો તે અગ્નિસરખું ભયંકર છે. અતિ તેજસ્વી પુરુષોથી પણ તે પચાવવું અશક્ય છે. તો પછી પોતાને સર્વના ઈશ્વર માનીને ઘમંડમાં જીવતા રાજાઓને પચાવવું ક્યાંથી શક્ય થાય? હે પુત્રો, હું હળાહળ વિષને વિષ માનતો નથી, કારણ કે વિષની ચિકિત્સા થઈ શકે છે, પણ બ્રાહ્મણોનું ધનરૂપી હળાહળ વિષ છે તેનો આ પૃથ્વી પર પ્રતિકાર કરવો શક્ય નથી. હે પુત્રો, વિષ તો પાન કરનારનો જ માત્ર વિનાશ કરે છે, પરંતુ બ્રાહ્મણનું ધનરૂપી વિષ તો આખા કુળનો વિનાશ કરે છે. અને જેમ નાનો સરખો અગ્નિ આખા જંગલનો વિનાશ કરે છે, તેમજ વિષ અને વહ્નિ થકી પણ બ્રાહ્મણનું ધન બહુ ઉગ્ર છે. કારણ કે અગ્નિ તો જળથી પ્રશાંત થાય છે, પરંતુ બ્રાહ્મણના ધનરૂપ અરણિ થકી ઉત્પન્ન થયેલા પાપરૂપ અગ્નિને રોકવાનો કોઈ ઉપાય નહીં હોવાથી આખા કુળનો મૂળે સહિત વિનાશ થાય છે. હે પુત્રો, અજાણતા પણ ભોગવેલું બ્રાહ્મણનું ધન, પોતે, પુત્ર અને પૌત્ર આ ત્રણ પેઢીનો વિનાશ કરે છે. અને બળાત્કારે હઠથી લીધેલું બ્રાહ્મણનું ધન તો પૂર્વની 10 અને પાછળની 10 પેઢી અને પોતાએ સહિત 21 પેઢીનો વિનાશ નોતરે છે. હે પુત્રો, રાજ્યલક્ષ્મીથી મદાંધ થયેલા રાજાઓ બ્રાહ્મણના ધનને પોતાને માટે ઉચિત ભોગ્ય માને છે, તે ખરેખર નરકને જ ઈચ્છે છે. બાલિશ મૂર્ખ રાજાઓ પોતાના હાથે જ થતી પોતાની આત્મહત્યાને પણ જોઈ શકતા નથી. હે પુત્રો, આજીવિકાનું હરણ થવાથી રુદન કરતા દાન પ્રદાન સ્વભાવવાળા બ્રાહ્મણના નેત્રોમાંથી નીકળતા અશ્રુબિંદુઓ નીચે પડીને જેટલી સંખ્યામાં રજકણને ભીંજવે છે, તેટલા વર્ષો સુધી બ્રાહ્મણોનું ધન હરણ કરી લેનારા નિરંકુશ રાજાઓ તથા તેમના વંશજોને યમના દૂતો કુંભીપાક નરકમાં રાંધે છે. હે પુત્રો, જે રાજાએ કે રાજકીય પુરુષે એકવાર પોતે જ આપેલી કે બીજા કોઈએ અર્પણ કરેલી બ્રાહ્મણની આજીવિકા હરી લે છે, તે પુરુષ 60,000 વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય છે. માટે હે પુત્રો, તેવું બ્રાહ્મણનું ધન મને લેવાની ઈચ્છા કદાપી ન થાવો એવું હું ઈચ્છું છું. જે રાજાઓ બ્રાહ્મણના ધનની ઈચ્છા રાખે છે, તે રાજાઓ કે રાજકીય પુરુષો કોઈપણ જન્મમાં અતિ અલ્પ આયુષ્યવાળા થાય છે અને આ જન્મમાં શત્રુઓ થકી ભ્રષ્ટ થાય છે અને બીજા જન્મમાં અન્યને ત્રાસ ઉપજાવે તેવા ભયંકર સર્પની યોનીને પામે છે. હે મારા પુત્રો, અપરાધી બ્રાહ્મણનો પણ ક્યારેય દ્રોહ ન કરવો. પોતાને તાડન કરતા તથા ક્રોધ કરીને શાપ આપતા બ્રાહ્મણને પણ વારંવાર પ્રતિદિન નમસ્કાર કરવા. હે પુત્રો, જેમ હું સાવધાનીપૂર્વક સમયે સમયે વિપ્રોને પ્રણામ કરું છું, તેમ તમે પણ તેમને નમસ્કાર કરો. જે મારો થઈને મારા કહ્યા પ્રમાણે નહીં વર્તે તે મારા દંડનો પાત્ર થશે, કારણ કે અપહરણ કરાયેલું બ્રાહ્મણનું ધન અધોગતિને પમાડે છે. જેવી રીતે અજાણતા પણ હરણ કરાયેલી બ્રાહ્મણની ગાયે નૃગરાજાને કાકીડા જેવી નીચ યોનિમાં ફેંક્યા તેમ અધોપતન થાય છે. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે સુર નૃપતિ, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકાવાસી પોતાની પ્રજાને શિક્ષણ આપ્યું ત્યારે તે સર્વે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા લાગ્યા, તેથી મહાસુખને પામ્યા. માટે મારા આશ્રિત તમારે સર્વે ક્ષત્રિય રાજાઓએ તેમજ અન્ય ભક્તજનોએ પણ બ્રાહ્મણોને વિશેષપણે કરીને માનવા, પૂજવા અને આદર કરવો. બ્રાહ્મણ વેદના ભણેલા હોય કે ન હોય, અથવા કેવળ પ્રાકૃત ભાષાને જ ભણ્યા હોય કે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય પરંતુ બ્રાહ્મણ છે તે રાખથી ઢંકાયેલો અગ્નિ છે તેથી તેમની અવજ્ઞા ક્યારેય પણ કરવી નહીં. બ્રાહ્મણ વિદ્વાન હોય કે અવિદ્વાન હોય તે અગ્નિ જ છે. જેમ શ્મશાનમાં મડદાને બાળતો પ્રજ્વલિત અગ્નિ ક્યારેય દૂષિત થતો નથી, અર્થાત અપવિત્ર મડદાને સ્પર્શવાથી તેની દાહક શક્તિ લુપ્ત થતી નથી, તેમ બ્રાહ્મણની શક્તિ ક્યારેય પણ લુપ્ત થતી નથી. માટે હે ભક્તજનો, ભગવાનને વહાલા ભક્ત ભૂદેવોને બહુ પ્રકારે ઘી સાકર મિશ્રિત એવા પ્રિય ભક્ષ્ય અને ભોજ્ય ભોજનો જમાડીને તૃપ્ત કરવા અને ઘણી દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. બ્રાહ્મણો સંતુષ્ટ થશે તો કમલાપતિ ભગવાન પણ અત્યંત સંતુષ્ટ થશે. હે સુરાભક્ત, આ પ્રમાણે મેં તમને રાજાઓનું શ્રેષ્ઠ કર્તવ્ય શું છે તે કહ્યું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનો સાંભળી રાજર્ષિ સુરાખાચર તથા સર્વે અન્ય ભક્તજનો ઊભા થઈ શ્રીહરિને વંદન કરી તેમના વચનો મસ્તક પર ધારણ કર્યા. હે રાજન, આ રીતે શ્રીહરિ ભક્તજનોને પ્રતિદિન આનંદ આપતા હતા અને ગુજરાત પ્રાંતના સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની બહુ પ્રકારે પૂજા કરી સેવા કરતા હતા. એમ સર્વેને આનંદ ઉપજાવતા શ્રીહરિ ડભાણપુરમાં એક માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. ત્યાર પછી દર્ભાવતીપુરીમાં દેશ દેશાંતરમાંથી શ્રીહરિના દર્શને આવેલા ભક્તજનો પોતપોતાના ગામમાં પધારવા ભગવાન શ્રીહરિની ખૂબ જ પ્રાર્થના કરવા લાગ્યા અને શ્રીહરિ પણ, હું તમારા ગામ પ્રત્યે જરૂર પધારીશ, એમ સૌને કહેતા હતા. હે રાજન, પછી ભગવાન શ્રીહરિ જુદા જુદા ગામોમાં રહેતા પોતાના આશ્રિત ભક્તજનોને સુખ આપવા માટે સંતમંડળની સાથે ડભાણપુરીથી વિદાય થયા. ત્યારે વળાવવા માટે દૂર સુધી પાછળ આવતા ડભાણના ભક્તજનોના નેત્રોમાંથી શ્રીહરિના વિયોગના અશ્રુઓ પડવા લાગ્યા. તેઓને મહાપ્રયાસે પાછા વાળી શ્રીહરિ ચરોતર દેશમાં પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ડભાણમાં મહાવિષ્ણુયાગ મહોત્સવમાં શ્રીહરિએ બ્રાહ્મણોના મહિમાનું નિરૂપણ કર્યું એ નામે 49મો અધ્યાય પૂર્ણ થયો.